શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9મો અધ્યાય 32, 33, 34, 35 નરક કુંડો અને તેમાં જનારા પાપીઓ તથા પાપોનું વર્ણન. ભગવાન નારાયણ કહે છે, નારદ, રવિપુત્ર ધર્મરાજે સાવિત્રીને મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરીનો મહામંત્ર તથા વિધિપૂર્વક ઉપાસનાનો પ્રકાર કહીને હવે અશુભ કર્મનું ફળ કહેવાનો આરંભ કર્યો. ધર્મરાજે કહ્યું, પતિવ્રતે, મનુષ્ય શુભ કર્મના પ્રભાવથી નરકમાં જઈ શકતો નથી. નરકમાં જવા માટે અશુભ કર્મો કારણ છે. તેથી હવે હું અશુભ કર્મનો વિપાક કહું છું. સાંભળો, પુરાણ ભેદ અને નામ ભેદથી અનેક પ્રકારના સ્વર્ગ છે. પ્રાણી પોતપોતાના કર્મોના પ્રભાવથી તે તે સ્વર્ગોમાં જાય છે. નરકોમાં જવા કોઈ મનુષ્ય ઈચ્છતો નથી, પરંતુ અશુભ કર્મનું પરિણામ તેમને નરકમાં લઈ જવા વિવશ કરે છે. નરકોના અનેક પ્રકારના કુંડ છે. આ બધા કુંડો ખૂબ જ મોટા છે. પાપીઓને દુઃખ ભોગવવા માટે જ તે બનેલા છે. પુત્રી, આવા ખૂબ જ ભયંકર અને નિંદ્ય એવા 86 કુંડ પ્રસિદ્ધ છે. એ સિવાય થોડા બીજા કુંડ પણ છે. સાધ્વી, એ પ્રસિદ્ધ કુંડના નામ કહું છું, સાંભળો. વહની કુંડ, તપ્ત કુંડ, ભયાનક ક્ષાર કુંડ, વિટકુંડ, મૂત્રકુંડ, શ્લેષ્મ કુંડ, દુસ્સહ, ગરકુંડ, દુષિકા કુંડ, વસાકુંડ, શુક્રકુંડ, આશ્રુકુંડ, અશ્રુકુંડ, ગાત્રમલકુંડ, કર્ણકુંડ, મવિટકુંડ, માસકુંડ, નક્રકુંડ, લોમકુંડ, કેશકુંડ, અસ્થિકુંડ, તામ્રકુંડ, ક્લેશપ્રદ, મહાન પ્રતપ્ત લોહકુંડ, ચર્મકુંડ, તપ્તસુરાકુંડ, તીક્ષ્ણકંઠ કંટક કુંડ, વિષવિસ્તારક વિષકુંડ, તૈલ પ્રતપ્તપ કુંડ, દુર્વહ કૃંતકુંડ, કૃમિકુંડ, પૂયકુંડ, દુરંતક સર્પકુંડ, મસકકુંડ, દંશકુંડ, ભયંકર ગરલકુંડ. સુવ્રતે, આવાજ વજ્ર સમાન દાંતોવાળા વીછી વગેરે ભયાનક વીછી વગેરે ભયંકર જીવોના કુંડ, સરકુંડ, શુલકુંડ, ભયંકર ખડંગકુંડ, ગોલકુંડ, નક્રકુંડ, બીજો નક્રકુંડ છે, કાકકુંડ, મંથાનકુંડ, બીજકુંડ, વજ્રકુંડ, દુસહ તપ્ત પાષાણકુંડ, તીક્ષ્ણ પાષાણકુંડ, લાલાકુંડ, મસીકુંડ, ચૂર્ણકુંડ, ચક્રકુંડ, વક્રકુંડ, કુર્મકુંડ, મહાન સહ્ય જ્વાલાકુંડ, ભસ્મકુંડ, દગ્ધકુંડ, તપ્ત શુચિકુંડ, અસીપત્રકુંડ, શુરધારકુંડ, શુચિમુખકુંડ, નક્રમુખકુંડ, ગોકામુખકુંડ, ગજદંશકુંડ, ગોમુખકુંડ તથા કુંભીપાક, કાલસૂત્ર, મત્સ્યોદ, કૃમિકુંડ, પાંશુભોજ્ય, પાશવેષ્ટ, શુલ્પ્રોત, પ્રકંપન, ઉલ્કામુખ, અંધકૂપ, વેદન અને તાડન, જ્વાલરંધ, રંધ્ર, દેહચૂર્ણ, દલન, શોષણક, શુર્પજ્વાલામુખ, દુમાંધ્ર તથા નાગવેષ્ટન કુંડ છે. સાવિત્રી, આ બધા કુંડો પાપીઓને દુઃખ આપવા માટે બનાવ્યા છે. 10 લાખ સેવકો તેની દેખરેખમાં ત્યાં તૈનાત કરેલ છે. તે બધા અનુચરોના હાથમાં દંડ છે. તે ભયંકર અને મદથી છકેલા અનુચરો હાથમાં ખડગ રાખે છે. તેમના હાથમાં ભયંકર ગદા અને શક્તિ પણ હોય છે. તે હંમેશા ક્રોધયુક્ત હોય છે. તેમનામાં દયાનો છાંટોય હોતો નથી. તેમને ત્યાં કોઈ રોકનાર છે જ નહીં. તે તેજસ્વી અને નિડર સેવકોની તાંબા જેવા લાલ વર્ણની આંખો થોડી થોડી પીળા રંગની છે. યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાને લીધે તે અનેક પ્રકારના વીરોના રૂપ ધારણ કરે છે. મૃત્યુકાળ નજીક આવતા પાપીઓને તે જોવામાં આવે છે, પરંતુ શક્તિભક્ત, સૂર્યભક્ત, ગણપતિ ભક્ત, કર્મનિષ્ઠ, સિદ્ધ, યોગી, સ્વધર્મ પરાયણ લોકોને નરકના અનુચરો પાસે જવું પડતું નથી. જે ધર્મપરાયણ છે, જેમનું હૃદય વિશાળ ઉદાર છે તથા જે પરમ સ્વતંત્ર છે, જેમને સ્વપ્નમાં પણ પોતાના ઇષ્ટદેવના દર્શન થયા છે, એવા વૈષ્ણવોને તે બળવાન અને નિશંક અનુચરો ક્યારેય દેખાતા નથી. સાધ્વી, નરકના કુંડોની સંખ્યા અને નામ તો કહી દીધા, હવે ક્યાં પાપીઓને ક્યાં નરક કુંડમાં જવું પડે છે તે કહું છું. સાંભળ સાધ્વી, ભગવાન શ્રી હરિની સેવામાં વ્યસ્ત રહેનારા પુણ્યાત્મા, યોગી, સિદ્ધ, વ્રતી, તપસ્વી અને બ્રહ્મચારી પુરુષોને નરકમાં જવું પડતું નથી, એ ધ્રુવ સત્ય છે. જે શક્તિશાળી પુરુષો પોતાના બળના અભિમાનથી અઘટિત શબ્દો દ્વારા પોતાના બાંધવોને દુભવે છે, તે વ્યક્તિ અગ્નિકુંડ નામના નરકમાં જાય છે અને તેના શરીરના રોવાણા જેટલા વર્ષ સુધી તે નરકની યાતના ભોગવે છે. ત્યાર પછી એનો ત્રણ વાર પશુયોનિમાં જન્મ થાય છે. જે વ્યક્તિ તેના ઘેર આવેલા ભૂખ્યા તરસ્યા દુઃખી માણસ બ્રાહ્મણને ભોજન આપતો નથી, તે તપ્ત કુંડ નામના નરકમાં જાય છે. તે દુઃખદ નરકની યાતના ભોગવ્યા પછી સાત જન્મ સુધી પક્ષી યોનિમાં જાય છે. જે મનુષ્ય રવિવાર, સૂર્ય સંક્રાંતિ, અમાવસ્યા અને શ્રાદ્ધના દિવસે વસ્ત્રોને ક્ષાર પદાર્થોથી ધુવે છે, તેને ક્ષાર કુંડ નરકમાં જવું પડે છે. જે અધમ મનુષ્યો મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબા, વેદ, શાસ્ત્ર, પુરાણ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ગૌરી તથા સરસ્વતી વગેરે દેવદેવીઓની નિંદા કરે છે, તે બધા જેનાથી ભયંકર બીજા કુંડો છે નહીં તેવા ભયંકર કુંડોમાં જાય છે. તે કુંડોમાં દીર્ઘકાળ સુધી રહ્યા પછી તે સર્પ યોનિમાં જાય છે. જે પોતે આપેલી અથવા બીજી કોઈ વ્યક્તિ દ્વારા મળેલી બ્રાહ્મણની અને દેવતાઓની વૃત્તિ પોષણનું સાધન છીનવી લે છે તેવો વ્યક્તિ વિટકુંડ નામના નરકમાં જાય છે અને પાછો પૃથ્વી પર નરકના કીડાની યોનિમાં પડે છે. જે બીજાના તળાવમાં માલિકને પૂછ્યા વિના તળાવ બાંધે છે, એટલે કે તળાવ બાંધવાનો ખોટો યશ મેળવે છે તથા ત્યાં મૂત્ર નાખે છે, તે પોતાના એ કર્મના દોષથી મૂત્રકુંડમાં જાય છે. ત્યાં એને એ જ મૂત્રાદી અપવિત્ર વસ્તુઓ ભોજનમાં મળે છે અને તે પાછો ભારતખંડમાં બળદ યોનિમાં જન્મે છે. મધુર પદાર્થોને એકલો ખાઈ જનાર વ્યક્તિ શ્લેષ્મ કુંડ નરકમાં જાય છે અને પછી તે પ્રેત બને છે. જે પિતા, માતા, ગુરુ, સ્ત્રી, પુત્ર, પુત્રી અથવા અનાથનું ભરણ પોષણ કરતો નથી, તે ગરલ વિષ કુંડમાં જાય છે અને જમવામાં તેને ઝેર આપવામાં આવે છે. ત્યાર પછી તે ભૂત યોનિમાં જાય છે. જે મનુષ્ય અતિથિનું સન્માન કરતો નથી તેવા પાપીનું આપેલું જળ પિતૃઓ સ્વીકારતા નથી. જેના દ્વારા બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપ થયા હોય તેવા જીવને દુષિકા કુંડ નામના નરકમાં જવું પડે છે. પછી ભૂત યોનિમાં ગયા પછી તે પવિત્ર થાય છે. બ્રાહ્મણને દાનમાં આપેલી વસ્તુ બીજા કોઈને આપી દેવામાં આવે તો તેવા દૂષિત કર્મના પ્રભાવથી દાતા વસાકુંડમાં જાય છે અને પછી પૃથ્વી પર કાચડો થાય છે. જે સ્ત્રી પરપુરુષ અથવા પુરુષ પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખે છે તે શુક્રકુંડ નામના નરકમાં ગયા પછી કીટ યોનિમાં જાય છે. ત્યાર પછી તે શુદ્ધ થાય છે. જે મનુષ્ય ગુરુ અથવા બ્રાહ્મણને ઈજા પહોંચાડી લોહી લુહાણ કરે છે તેને આશ્રુત કુંડ નામના નરકમાં જઈ રક્તપાન કરવું પડે છે. ત્યાર પછી સાત જન્મ સુધી તે વાઘ યોનિમાં જાય છે અને ત્યાર પછી મનુષ્ય યોનિમાં જન્મે છે. ભગવદ ગુણગાન કરનાર ભક્તને જોઈને દ્વેષથી જેની આંખોમાં આંસુ આવે છે તથા ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદ સંગીત સમય અનુચિત ઠઠા મસ્કરી કરનાર મનુષ્ય 100 વર્ષો સુધી અશ્રુકુંડ નામના નરકમાં જાય છે. જ્યાં તેને અશ્રુજ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્રણ જન્મ સુધી ચાંડાળ યોનિમાં તેનો જન્મ થાય છે, પછી તે શુદ્ધ થાય છે. જે મનુષ્ય સદગુરુની સાથે હંમેશા સઠ જેવો વ્યવહાર કરે છે તે ગાત્રમલ કુંડ નરકમાં જાય છે. ત્યાર પછી તે ગધેડાની યોનિમાં અને બીજા ત્રણ જન્મ શિયાળ યોનિમાં જન્મ્યા પછી તે શુદ્ધ થાય છે. જે બહેરા માણસને જોઈને હસે છે અને તેની નિંદા કરે છે તેને કર્ણવીટ નરકમાં જવું પડે છે અને ત્યાં તેને કાનનો મેલ ભોજનમાં આપવામાં આવે છે. ત્યાર પછી તે જન્મીને અત્યંત દરિદ્રી બને છે અને તે બહેરો થાય છે. જે મનુષ્ય લોભવશ પોતાના ભરણ પોષણ માટે જીવ હિંસા કરે છે તેને લાંબા કાળ સુધી મજ્જાકુંડ નામના નરકમાં જવું પડે છે અને તેને ભોજનમાં મજ્જા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તે સસલું, ત્યાર પછી સાત જન્મ સુધી માછલું, ત્રણ જન્મ ડુક્કર અને સાત જન્મ મરઘાનો જન્મ મળે છે. ત્યાર પછી તેને હરણનો જન્મ મળે છે ત્યારે તે શુદ્ધ થાય છે. જે કન્યા વિક્રય કરે છે તેવા અર્થદાસને માસ કુંડ નરકમાં જવું પડે છે અને કન્યાનું માંસ તેને ભોજનમાં અપાય છે. ધર્મરાજા કહે છે, દેવી, તેને મારા અનુચરો દંડાથી ખૂબ મારે છે. લોહી માંસનો બોજ તેને માથા પર ઉપાડવો પડે છે અને ત્યાર પછી તે વિષ્ઠામાં કીડો થાય છે. પછી સાત જન્મ સુધી ખાટકી બને છે, ત્રણ જન્મ સુવર અને સાત જન્મ મરઘાયોની તેને મળે છે. પછી દેડકો, જળો અને કાક યોનિમાં જાય છે. ત્યાર પછી તે શુદ્ધ થાય છે. જે મનુષ્ય વ્રત શ્રાદ્ધ અને ઉપવાસના સમયે અજામત કરાવે તેને બધા જ કર્મો માટે અપવિત્ર માનવામાં આવે છે. સાધ્વી, આવું કરનાર વ્યક્તિ નખકુંડમાં જાય છે. જે મનુષ્ય વિષ્ણુપદ નામના તીર્થમાં પિતૃઓને પિંડદાન આપતો નથી તે અસ્થિકુંડ નરકમાં ગયા પછી મનુષ્ય જન્મમાં લંગડો થઈ અનેક સ્થાનોમાં ભટક્યા પછી તે શુદ્ધ થાય છે. જે અજ્ઞાની મનુષ્ય ગર્ભવતી સ્ત્રી પાસે પોતાની શારીરિક સેવા ઈચ્છે છે તે ધખધખતા તામ્રકુંડ નરકમાં જાય છે. જે કાયર મનુષ્ય પતિ પુત્ર વિનાની અથવા ઋતુકાળમાં હોય તે સ્ત્રીના હાથનું અન્ન ખાય છે તે 100 વર્ષો સુધી તપેલા લોઢાના કુંડમાં રહે છે. તથા 7 જન્મો સુધી ધોબીની જાતિની તથા કાગડાઓની યોનિને પ્રાપ્ત થાય છે. પછી મોટા ગુમડાવાળો તથા દરિદ્ર થયા પછી તે શુદ્ધ થાય છે. જે મનુષ્ય ચામડાને સ્પર્શ કરીને તે હાથે દેવ દ્રવ્યને અડકે છે તે 100 વર્ષ સુધી ચામડાના કુંડમાં રહે છે. જે દ્વિજ વર્ણ આમંત્રણ વિના શુદ્રને ઘેર જઈ અન્ન ખાય છે તે બ્રાહ્મણ તપ્તસુર નામના નરકમાં જાય છે. કઠોર શબ્દો કહીને માલિકને હંમેશા કષ્ટ આપનાર સેવક તીક્ષ્ણ કંટક નામના નરક કુંડમાં કંટક ખાઈને વસે છે. મારા દૂતો તેને દંડાથી બહુ મારે છે. જે નિર્દયી માણસ પ્રાણીને ઝેર આપીને મારી નાખે છે તે 1000 વર્ષો સુધી ઝેર ખાઈને વિષકુંડમાં રહે છે. ત્યાર પછી 7 જન્મ સુધી નરઘાતી અર્થાત જલ્લાદ બને છે. ત્યાર પછી 7 જન્મ સુધી કોઢિયો થાય છે, તેના અંગે અંગમાં ગડગુમડ ત્રાસ આપે છે. ત્યાર પછી તેની શુદ્ધિ થાય છે. જે મનુષ્ય ભારત ખંડમાં જન્મ લઈને બળદને દંડાથી મારે છે અથવા સેવક પાસે મરાવે છે તે તપ્ત તેલ નામના નરક કુંડમાં રહે છે. તે બળદના શરીરના રોમ રૂવાટા હોય છે તેટલા વર્ષો સુધી તેને બળદ થઈને દુઃખ ભોગવવું પડે છે. સાધ્વી, જે નિર્દયી વ્યક્તિ ભાલાથી અથવા તપાવેલા લોઢાથી પ્રાણીની નિર્મમ હત્યા કરે છે તે યુગો સુધી કુંતકુંડ નામના નરકમાં જાય છે. ત્યાર પછી મનુષ્ય યોનિમાં જન્મીને પેટ પીડાથી દુઃખી થાય છે. જે મનુષ્ય માંસાહારી છે, ભગવાનને અર્પણ કર્યા વિના ભોજન કરે છે તેવા માંસ લોભી નીચ બ્રાહ્મણ કુર્મીકુંડ નરકમાં જાય છે. ત્યાં તેમને માંસાહાર જ મળે છે. ઉપરાંત 3 જન્મ સુધી મલેચ્છ યોનિ પ્રાપ્ત થાય છે. કાળા નાગને તથા જેના મસ્તક પર કમળનું ચિહ્ન હોય તેવા સાપને મારનાર સર્પકુંડ નરકમાં જાય છે. કૃષ્ણ સર્પ તથા ચિહ્ન સર્પ કેવલ ઉપલક્ષણ છે. બધા જ સર્પોને મારવાથી આ યાતના ભોગવવી પડે છે તથા તેને સર્પો દંશ મારે છે તથા સર્પોની વિષ્ઠા જમે છે ત્યાર પછી તે સર્પયોનિને પ્રાપ્ત થાય છે ત્યાર પછી તે અલ્પાયુ મનુષ્ય થઈને ચર્મરોગથી પીડાય છે બ્રહ્માજીના વિધાન પ્રમાણે રક્તપાન જ તેનું જીવન છે તેવા મચ્છર વગેરે શુદ્ર જંતુઓને જે મારે છે તે મૃત જીવના દશકુંડમાં અને મશક કુંડ નામના નરકોમાં જાય છે તેને ત્યાં આવા જંતુઓ સતત રાત દિવસ કરડે છે અને તેમને ભોજનમાં કશું કંઈ મળતું નથી તે ઉપરાંત તેનો જન્મ શુદ્ર જંતુઓમાં થાય છે અને ત્યાર પછી તે અંગહીન મનુષ્ય બને છે જે નિરપરાધી વ્યક્તિને અથવા બ્રાહ્મણને સજા દંડ આપે છે તે વજ્રદ્રષ્ટ નામના કીડાઓથી ખરબત્તા નરકમાં જાય છે ત્યાં તેને કીડાઓ તોડી ખાય છે ત્યાર પછી 7 જન્મ સુધી ડુક્કર અને 3 જન્મ સુધી કાગડો થાય છે જે મૂળ વ્યક્તિ ધનના લોભથી પ્રજાને સતાવે છે તે વૃષિક કુંડ નરકમાં જાય છે પછી 7 જન્મ સુધી તે વીછી થાય છે ત્યાર પછી તે મનુષ્ય યોનિમાં જન્મે છે ત્યાં અંગ ભંગ અને રોગિષ્ઠ બનીને યાતનામય જીવન વ્યતીત કરે છે જે બ્રાહ્મણ હાથમાં શસ્ત્ર ધારણ કરીને બીજા વ્યક્તિની આજ્ઞા પ્રમાણે કર્મ કરે છે સંધ્યા કરતો નથી ભગવાનની ભક્તિ કરતો નથી તે શર શૂળ અને ખડગ નામના નરક કુંડમાં જાય છે શસ્ત્રોથી તેના અંગો કપાયા કરે છે અભિમાનના મદમાં ચકચૂર થઈને જે વ્યક્તિ અંધકારપૂર્ણ કારાગારમાં રહેનારાઓને મારે છે તેને ગોલકુંડ નામના ભયંકર નરકમાં જવું પડે છે તે કુંડ ઉકળતા પાણીથી ભરેલો અને અંધકારપૂર્ણ હોય છે આજુબાજુ તીક્ષ્ણ દાંતવાળા કીડા હોય છે તેવા દારૂણ અતિ દુઃખ નરકમાં તે જાય છે ત્યાર પછી તે મનુષ્ય થઈને લોકોનો સેવક બને છે સમુદ્રના જળચર જીવોની જે હિંસા કરે છે તે નક્ર કુંડમાં જાય છે જે મનુષ્ય પવિત્ર એવા ભારત ખંડમાં આવીને પરસ્ત્રીના વૃક્ષ સ્થળ બીજા અંગો તથા મુખને કામ ભાવથી જુએ છે તે કાક કુંડ નામના નરકમાં જાય છે જે મૂર્ખ મનુષ્ય ભારત ખંડમાં જન્મ લઈને દેવતાઓ અને બ્રાહ્મણના સોનાની ચોરી કરે છે તે મંથાન કુંડ નામના નરકમાં જાય છે ત્યાં નરકના અનુચરો તેની આંખો પર પટ્ટી બાંધીને દંડાથી મારે છે ત્યાર પછી તે 3 જન્મ સુધી નેત્રહીન તથા 7 જન્મ સુધી દરિદ્ર બને છે દેવી તાંબુ અને લોઢાની ચોરી કરનાર મનુષ્ય બીજ કુંડ નરકમાં પડે છે ભારતખંડમાં જન્મીને દેવોની મૂર્તિઓ અને દેવ દ્રવ્યની ચોરી કરનાર મનુષ્ય દુષ્પર એવા વજ્રકુંડ નામના નરકમાં વાસ કરે છે તીક્ષ્ણ વજ્રથી તેનું શરીર બળતું રહે છે દેવતા અને બ્રાહ્મણના રૂપા ચાંદીની દૂધ દહીંની તથા પોપટની ચોરી કરનાર તપ્ત પાષાણ નામના નરકનું સ્થાન મેળવે છે પછી 3 જન્મ સુધી કાચબો 3 જન્મ સુધી સફેદ કોઢ અને 1 જન્મમાં કુષ્ઠ રોગી પછી પક્ષી અને ત્યાર પછી અલ્પાયુ મનુષ્ય બને છે રક્ત વિકાર અને શૂળ રોગથી તેને અસહ્ય પીડા ભોગવવી પડે છે જે મનુષ્ય બ્રાહ્મણ અને દેવોના પિત્તળ તથા કાંસાના વાસણોની ચોરી કરે છે તે તીક્ષ્ણ એવા પાષાણ કુંડમાં પોતાના રોમ રૂવાટા જેટલા વર્ષો સુધી જાય છે નપુંસક તથા તેના દ્રવ્યથી આજીવિકા ચલાવનાર વ્યક્તિનું જે અન્ન ખાય છે તે લાલા કુંડ જેમાં લાર ભરેલી હોય છે તે લાલાકુંડ નામના નરકમાં જાય છે તે નરકની યાતના ભોગવ્યા પછી મનુષ્ય બનીને નેત્ર રોગ અને શૂળ રોગનો ભોગ બને છે સાધ્વી જે બ્રાહ્મણ તથા દેવતાઓનું અનાજ વગેરેથી સંપન્ન ખેતી તાંબુલ પાન એટલે આસન અને સૈયાનું અપહરણ કરે છે તે પાપીને ચૂર્ણ કુંડ નામનું નરક ભોગવવું પડે છે ચક્ર અને દ્રવ્યની ચોરી કરનાર ચક્રકુંડ નામના નરકમાં પડે છે તથા દંડાના માર તેને સહવા પડે છે ગાયો અને બ્રાહ્મણો ઉપર ક્રૂર દ્રષ્ટિ રાખનાર મનુષ્ય દીર્ઘકાળ સુધી વક્રકુંડ નામના નરકમાં વસે છે ત્યાર પછી 7 જન્મ સુધી વક્ર શરીરવાળો થઈને અંગહીન બને છે દરિદ્રતાથી તે ઘેરાયેલો રહે છે ઘી તેલની ચોરી કરનાર પાપી જ્વાલાકુંડ તથા ભસ્મકુંડ નામના નરકનો અધિકારી બને છે જે મનુષ્ય સુગંધિત તેલ આંબળા તથા બીજી કોઈ શ્રેષ્ઠ ગંધિત દ્રવ્યની ચોરી કરે છે તે દગ્ધ કુંડ નામના નરકમાં રાત દિવસ બળતો રહે છે. સાધ્વી, જે બળવાન વ્યક્તિ કોઈ બીજાની પૈતૃક જમીન કપટથી અથવા જબરજસ્તીથી છીનવી લે છે તેને તપ્ત સૂચિ નામના નરકમાં સ્થાન મળે છે. રાત દિવસ તેનું શરીર ધખ્યા કરે છે. તે એવું નરક છે જાણે ઉકળતા તેલનો તાવડો હોય. તેમાં પ્રાણી સતત બળ્યા કરે છે. બળવા છતાં પ્રાણીનું યાતના શરીર નષ્ટ થતું નથી. ત્યાર પછી તે વિષ્ઠાનો કીડો બને છે. ત્યાર પછી તે ભૂમિહીન અને દરિદ્ર મનુષ્ય બને છે. સાધ્વી, જે અત્યંત દારૂણ અને નિર્દયી વ્યક્તિ તલવારથી જીવોને કાપે છે તથા ધનના લોભમાં નરઘાતી બનીને મનુષ્યની હત્યા કરે છે તે અસીપત્ર નામના નરકમાં પડે છે અને મારા દૂતો તલવારથી જનતાના શરીરને કાપતા રહે છે. જ્યારે તે ભોજન માટે બૂમો પાડે ત્યારે દૂતો તેને મારે છે. પછી સાત સાત જન્મો સુધી મંથાન નામનું શુદ્ર જંતુ, ડુક્કર, મરઘો, શિયાળ અને વાઘ તથા ત્રણ જન્મમાં વરુ તથા ફરી સાત જન્મો સુધી દેડકાની યોનિમાં જાય છે. પછી તે ભેંસનું શરીર પ્રાપ્ત કરે છે. પતિવ્રતે, ગામ અને શહેરમાં આગ લગાડનાર પાપી મનુષ્ય શુરધાર નામના નરકનો અધિકારી બને છે. ત્રણ યુગો સુધી તેમાં રહી યમદૂતો તેના અંગોને કાપે છે અને પછી તે પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. પછી મોઢામાં અંગારા ઓગતો જગતમાં ભમે છે. સાત સાત જન્મમાં માંસાહારી પક્ષી, કબૂતર, મહાન શૂળરોગી અને ગળતા કુષ્ઠરોગ વાળો મનુષ્ય થાય છે. જે મનુષ્ય બીજાની નિંદા કરે છે, બીજાના દોષ જાણવાની નિંદા કરે છે, બીજાને દોષ જાણવાની વિશેષ પૃહા વાળો તથા જે દેવતા તથા બ્રાહ્મણોની નિંદા કરે તેને ત્રણ યુગ સુધી શુચિમુખ નામના નરકમાં સ્થાન મળે છે. શુચિમાં તેના બધા અંગો છેદાઈ જાય છે. પછી વીછી, સાપ, વજ્રવીટ તથા અગ્નિ ફેલાવનાર કીડાઓની યોનિમાં સાત સાત જન્મો સુધી ફટકે છે. જે ગૃહસ્થના ઘરમાં ખાતર પાડીને ઘરવખરી ચોરી જાય છે તથા ગાય, બકરા, ઘેટા ચોરી જાય છે તે ગોકામુખ નામ નરકમાં પડે છે. મારા દૂતોનો માર ખાતા ત્રણ યુગ સુધી ત્યાં રહે છે. સાધારણ વસ્તુ ચોરનાર વ્યક્તિ નક્રમુખ નામના નરકમાં જાય છે. મારા દૂતોનો માર સહીને ત્યાં રહે છે. ત્યાર પછી તેની શુદ્ધિ થાય છે. જ્યાંથી ઘોડા અને ગાયોને મારે છે તથા વૃક્ષોને કાપે છે તે મહાન પાપી વ્યક્તિ ગજદંશ નામના નરકમાં દીર્ઘકાળ સુધી રહે છે. ત્યાં મારા દૂતો હાથી દાંતથી તેને સતત માર મારે છે. પછી ત્રણ જન્મ સુધી તે હાથી, ઘોડા, ગાય અને મ્લેચ્છ યોનિમાં ઉત્પન્ન થાય છે. તરસી ગાયને પાણી પીતા કાઢી મૂકે છે. તેને ગૌમુખ નામના નરક કુંડમાં જવું પડે છે. ત્યાં ચારે બાજુ કીડા અને ઉકળતું પાણી ભરેલું હોય છે. તેમાં તે બળતો રહીને પડ્યો રહે છે. ત્યાર પછી રોગિષ્ઠ અને દરિદ્ર માનવ બને છે. જે શાસ્ત્ર પ્રમાણેનો આધાર ગણીને ગાયો, બ્રાહ્મણો અને સ્ત્રી, ભિખારી તથા ગર્ભ શિશુની હત્યા કરે છે તથા અજાણી સ્ત્રી સાથે સંભોગ કરે છે તે અતિ નીચ મનુષ્ય કુંભીપાક નરકમાં જાય છે. મારા દૂતો તેને નિરંતર મારી મારીને તેના ટુકડા ટુકડા કરી નાખે છે. ધખધખતો અગ્નિ કાંટા અને ઉકળતા તેલમાં અને ગરમ લોઢા તથા તપાવેલા તાંબા પર તે વારંવાર પડતો રહે છે. પછી ગીધ, ડુક્કર, કાગડો અને સાપ બને છે. ત્યાર પછી તે વિષ્ઠાનો કીડો બને છે. પછી બળદ અને પછી કોઢિયો મનુષ્ય થાય છે. સાધ્વી, જે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની મૂર્તિઓ બીજા દેવો તથા તેમની મૂર્તિઓ શિવ તથા શિવલિંગમાં, સૂર્ય તથા સૂર્ય સંક્રાંતિમાં, ગણપતિ તથા તેમની પ્રતિમામાં ભેદ બુદ્ધિ રાખે છે તેને આથી દેશિકી બ્રહ્મ હત્યા લાગે છે. અર્થાત શાસ્ત્રાજ્ઞા પ્રમાણે તેને બ્રહ્મ હત્યા લાગે છે. જે પોતાના ગુરુ, ઈષ્ટદેવ અને જન્મદાતા માતામાં ભેદ બુદ્ધિ રાખે છે તેને બ્રહ્મ હત્યા લાગે છે. જે વિષ્ણુ ભક્તોમાં અને બીજા દેવ ભક્તોમાં, બ્રાહ્મણ અને બ્રાહ્મણેતરોમાં ભેદ બુદ્ધિ રાખે છે તેને બ્રહ્મ હત્યા લાગે. બ્રાહ્મણોનું ચરણોદક અને શાલિગ્રામનું જળ એક સરખું પવિત્ર છે. એમાં જે ભેદ માને છે તેને પણ બ્રહ્મ હત્યાનું પાપ થાય છે. ભગવાન શિવજીના નિવેદ્યમાં અને શ્રીહરિના નિવેદ્યમાં ભેદ બુદ્ધિ રાખનારને બ્રહ્મ હત્યા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વેશ્વર છે, તે સંપૂર્ણ કારણોના પણ કારણ છે, તે અંતર્યામી આદિ પુરુષની બધા લોકો ઉપાસના કરે છે, તેમના અનેક રૂપ માયામય છે, પરંતુ ખરેખર તે નિર્ગુણ બ્રહ્મ છે. જે મનુષ્ય ભગવાન શંકર સાથે તેમનામાં ભેદની કલ્પના કરે છે તે આદિ દેશિકી, તે આતિ દેશિકી બ્રહ્મ હત્યાનો અધિકારી બને છે. જે મનુષ્ય ભગવતીનો ભક્ત તથા તેમના શાસ્ત્રો પ્રતિ દ્વેષ બુદ્ધિ રાખે છે તેને બ્રહ્મ હત્યા લાગે છે. વેદમાં કહેલા દેવતાઓ અને પિતૃઓનું પૂજન છોડીને જે નિષિદ્ધ કર્મ કરે છે તેને બ્રહ્મ હત્યા લાગે છે. જે ભગવાન ઋષિકેશ તથા તેમના મંત્રોના ઉપાસકોની નિંદા કરે છે, જે પવિત્રોમાં પરમ પવિત્ર છે, જેમનો વિગ્રહ આનંદમય જ્ઞાન સ્વરૂપ છે, તથા જે વૈષ્ણવના પરમ આરાધ્ય અને દેવતાઓના સેવ્ય છે, જેમનો વિગ્રહ આનંદમય જ્ઞાન સ્વરૂપ છે, તથા જે વૈષ્ણવના પરમ આરાધ્ય અને દેવતાઓના સેવ્ય છે, એ સનાતન ભગવાન શ્રી હરિની જે પૂજા કરતા નથી અને નિંદા કરે છે તેમને બ્રહ્મ હત્યા લાગે છે. કારણ બ્રહ્મ સ્વરૂપિણી મૂળ પ્રકૃતિ ભગવતી ભુવનેશ્વરી સર્વ શક્તિ સ્વરૂપા છે, તે મહાદેવીને સર્વના જનની જનની કહ્યા છે. બધા જ દેવતાઓ તેમનું જ સ્વરૂપ છે, બધા જ તેમની વંદના કરે છે, તે સર્વ કારણ સ્વરૂપા ભગવતી જગદંબાની જે નિંદા કરે છે તેને બ્રહ્મ હત્યા લાગે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, એકાદશી, શિવરાત્રિ અને રવિવાર વ્રત અત્યંત પુણ્યદાયી પાંચ વ્રત કરતા નથી તે ચાંડાળથી પણ વધારે નીચ મનુષ્યને બ્રહ્મ હત્યા લાગે છે. જે ભારત ખંડના મનુષ્ય અંબુવાચી યોગમાં અર્થાત આદ્રા નક્ષત્રના પ્રથમ ચરણમાં પૃથ્વી ખોદે છે તથા જળમાં શોચ કરે છે તેમને બ્રહ્મ હત્યા લાગે છે. જે સમર્થ હોવા છતાં ગુરુ, માતા, ભાઈ, સાધ્વી સ્ત્રી, પુત્ર તથા અનિંદ્ય પુત્રીનું ભરણ પોષણ કરતો નથી તે બ્રહ્મ હત્યાનો અધિકારી થાય છે. જે ભગવાન શ્રી હરિની ભક્તિથી વંચિત છે તેમને બ્રહ્મ હત્યા લાગે છે. હંમેશા ભગવાનને ભોગ ધર્યા વિના ભોજન કરનાર અને વિષ્ણુ ભગવાન તથા પુણ્યમય પાર્થિવેશ્વરની જે ઉપાસના કરતો નથી તે બ્રહ્મ હત્યારો કહેવાય છે. હવે આ તે દેશકી ગોહત્યા કહું છું. કોઈ વ્યક્તિ ગાયને મારતો હોય તે જોઈને જે છોડાવતો નથી તેને ગોહત્યા લાગે છે. જે મૂળ મનુષ્ય લાકડીથી ગાયને મારે છે, બળદ પર બેસે છે, તેને દરરોજ ગોહત્યાનો પાપ લાગે છે. જે ગાયોનું હેઠું જે ગાયોને હેઠું ખવડાવે છે તથા બળદ પર સવારી કરનાર વ્યક્તિનું અન્ન ખાય છે તેને અવશ્ય ગોહત્યા લાગે. જે પગથી અગ્નિનો સ્પર્શ કરે છે અને ગાય પર ચરણ પ્રહાર કરે છે તથા સ્નાન કરીને પણ પગ ધોયા વિના દેવાલયમાં પ્રવેશ કરે છે તેને ગોહત્યાનું પાપ લાગે છે. જે બ્રાહ્મણ કાયર પુરુષનું તથા યોની જીવી વ્યક્તિનું અન્ન ખાય છે અને જે સંધ્યા કરતો નથી તેને ગોહત્યા લાગે છે. જે સ્ત્રી દેવતાઓ અને પોતાના પતિમાં ભેદ બુદ્ધિ રાખે છે તથા કઠોર શબ્દોથી પતિના હૃદય પર આઘાત પહોંચાડે છે તેને અવશ્ય ગોહત્યા લાગે છે. જે ગાયોના જવાના રસ્તાને તથા તળાવની જમીન તથા કિલ્લાની જમીન ખેડીને અનાજ વાવે છે તે ગોહત્યાના પાપનો અધિકારી બને છે. રાજકીય ઉપદ્રવ અને દેવી પ્રકોપના સમયે જે માલિક તેની ગાયોની પ્રયત્નપૂર્વક રક્ષા કરતો નથી પરંતુ ગાયોને દુઃખી કરે છે તે મૂર્ખ મનુષ્યને ગોહત્યા લાગે છે. જે અતિથિઓ માટે હંમેશા નન્નો જ ભણે છે, નથી નથી કહે છે, જૂઠું બોલે છે અને બીજાને ઠગે છે તથા દેવતાઓ અને ગુરુનો દ્વેષ કરે છે તેને ગોહત્યાનો પાપ લાગે છે. જે દેવ પ્રતિમા ગુરુ અને બ્રાહ્મણને જોઈને પ્રણામ ન કરે તેને ગોહત્યાનો પાપ થાય છે. જે બ્રાહ્મણ ક્રોધાવેશમાં આવીને પ્રણામ કરનારને આશીર્વાદ આપતો નથી તથા વિદ્યાથી વંચિતને વિદ્યા ભણાવતો નથી તેને ગોહત્યાનો પાપ લાગે છે. ગુરુપત્ની, રાજપત્ની, મિત્રપત્ની, માતા, પુત્રી, પુત્રવધુ, સાસુ, ગર્ભવતી સ્ત્રી, ભાઈની પુત્રી, પતિવ્રતા, ભાઈની પત્ની, બહેન, ફોઈ, બહેનની સાસુ, શિષ્યા, શિષ્યપત્ની, ભાણેજની પત્ની, ભાઈના પુત્રની પત્ની, આ બધાને બ્રહ્માજી અગમ્યા કહ્યા છે. જે પુરુષ કામ ભાવે આ સ્ત્રીઓને જુએ છે એ અધમ મનુષ્ય છે. વેદોમાં તેને માતૃગામી કહ્યો છે, તેને બ્રહ્મહત્યાનો પાપ લાગે છે. કોઈ પણ સત્કર્મ માટે તેની પાત્રતા નથી. તે મહાપાપી અત્યંત દુષ્કર કુંભીપાક નામના નરકમાં પડે છે. કલ્યાણી, મેં નરકોમાં જનારા જીવોના લક્ષણ કહી દીધા. આ સિવાયના બીજા નરકોમાં જે જાય છે તે કહું છું, સાંભળો. સાધ્વી, જે બ્રાહ્મણ વેશ્યાનું અન્ન ખાય છે તથા તેની સાથે ગમન કરે છે તે મર્યા પછી કાલસૂત્ર નામના અત્યંત દુર્ગમ નરકમાં જાય છે. ત્યાર પછી તે રોગી બને છે. એક પતિની સેવા કરનાર સ્ત્રી પતિવ્રતા કહેવાય છે, પતિવ્રતા કહેવાય છે. બે પુરુષ સાથે પ્રેમ કરનારી કુલટા, ત્રણ સાથે સંબંધ રાખનારી દર્શની, ચાર સાથે સંબંધ રાખનારી પુષ્ચલી પુષ્પલી કહેવાય છે. પાંચ સાથે ગમન કરનારી સ્ત્રી વૈશ્યા કહેવાય છે. છ પતિવાળી પુંગી અને સાત આઠ અથવા ગમે તેટલા પુરુષો પાસે જનારી મહાવૈશ્યા કહેવાય છે. જે બ્રાહ્મણ કુલટા, ધર્ષિણી, પુષ્વલી, પુંગી, વેશ્યા અને મહાવેશ્યા સાથે ગમન કરે છે તે મત્સોદ નામના નરકમાં પડે છે. કુલટા ગામી 100 વર્ષો સુધી, ધર્ષિણી ગામી 400 વર્ષ સુધી, પુષ્વલી ગામી 600 વર્ષ સુધી, વેશ્યા ગામી 800 વર્ષ સુધી અને પુંગી ગામી 1000 વર્ષો સુધી તથા મહાવેશ્યાગામી તેનાથી 10 ગણા વર્ષો સુધી મત્સ્યોદ નામના નરકમાં રહે છે. યમદૂતો તેને મારે છે. પછી કુલટાગામી તિતર, દૃષ્ટિગામી કાગડો, પુષ્વલીગામી કોયલ, વેશ્યાગામી શિયાળ, પુંગીગામી સુવર અને મહાવેશ્યાગામી શિમળાનું વૃક્ષ બનીને 7 જન્મો સુધી પાપનું ફળ ભોગવે છે. જે અજ્ઞાની મનુષ્ય સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ વખતે ભોજન કરે છે તે અરુંતુદ નામના નરકમાં જાય છે. તે જેટલા અન્નના દાણા જમે છે તેટલા વર્ષો સુધી તે નરકવાસ ભોગવે છે. ત્યાર પછી તે પેટના દુખાવાયુક્ત મનુષ્ય બને છે. પછી ગુમડાવાળો, કાણો, એક આંખવાળો અને દાંત વિનાનું થાય છે. જે પોતાની કન્યાની સગાઈ કરીને પછી બીજા વર સાથે પ્રણાવે છે તે 500 કુંડ નામના નરકમાં જાય છે. તેને જમવામાં 500 એટલે ધૂળો જ મળે છે. સાધ્વી, તેની પાસેથી પૈસા લેનાર 500 વેસ્ટ નામના નરકમાં પડે છે. તેને બાણોની સૈયા પર સુવાડે છે. મારા દૂતો તેને મારે છે. જે કુતર્ક દ્વારા બ્રાહ્મણને ભય આપે છે તે પ્રકંપન નામના નરકમાં જાય છે. જે સ્ત્રી ક્રોધિત થઈને ગુસ્સાથી પોતાના પતિ સામે જુએ છે અને અશુભ વચન બોલે છે તે ઉલ્કામુખ નામના નરકમાં જાય છે. મારા દૂતો દંડાથી તેના માથા પર પ્રહાર કરે છે. ત્યાર પછી મનુષ્ય યોનિમાં આવીને તે વિધવા તથા રોગી થાય છે. વેશ્યાને વેધન કુંડમાં, પુંગીને દંડ તાડન કુંડમાં, મહાવેશ્યાને જલરંધ્ર કુંડમાં, કુલટાને દેહચૂર્ણ કુંડમાં, સ્વવૈરિણીને દલન કુંડમાં તથા ધૃષ્ટાને શોષણ કુંડમાં યાતના ભોગવવા માટે જવું પડે છે. મારા દૂતો તેમના પર પ્રહાર કરે છે. સાધ્વી, આ પાપી સ્ત્રીઓ વિષ્ઠા, મૂત્ર વગેરે પવિત્ર વસ્તુઓ ખાઈને નિરંતર કષ્ટ ભોગવે છે. જે પુરુષ હાથમાં તુલસી લઈને કરેલી પ્રતિજ્ઞા પાળતો નથી અથવા જૂઠા સોગન લે છે તે જ્વાળામુખ નામના નરકમાં જાય છે. જે જમણો હાથ ઉઠાવીને પ્રતિજ્ઞા કરે છે, દેવ મંદિરમાં જઈને અથવા ગાય અને બ્રાહ્મણને અડીને પ્રતિજ્ઞા કરે છે અને પછી તેનું પાલન કરતો નથી તેને પણ જ્વાળામુખ નામના નરકમાં જવું પડે છે. મિત્રદ્રોહી, કૃતજ્ઞ, વિશ્વાસઘાતી તથા જૂઠી સાક્ષી પુરાવાળા બધા જ્વાળામુખ નરકમાં જાય છે. ત્યાં તેને ખાવા માટે ધખધખતા અંગારા આપે છે અને અનુચરો કષ્ટ આપે છે. ત્યાર પછી 7 જન્મ સુધી તે ચાંડાળ થાય છે. ગંગાજળ લઈને પ્રતિજ્ઞા કરીને તેનું પાલન ન કરનાર 5 જન્મ સુધી વિષ્ઠાનો કીડો થાય છે. મોકળા મને આપવાનું જૂઠું વચન આપનાર 7 જન્મ સુધી સર્પ થાય છે. ત્યાર પછી બ્રાહ્મણેતર યોનિમાં જન્મ લઈને શુદ્ધ થાય છે. દેવ મંદિરમાં અસત્ય બોલનાર 7 જન્મ સુધી દેવ પૂજારીનો ધંધો કરનાર થાય છે. બ્રાહ્મણની સમક્ષ પ્રતિજ્ઞા કરીને તેનું પાલન ન કરનાર વાઘ યોનિમાં જાય છે. ત્યાર પછી ત્રણ જન્મ સુધી તે મૂંગો અને બહેરો થાય છે. મિત્રનો દ્રોહ કરનાર નોળિયો થાય છે અને કૃતજ્ઞ વિશ્વાસઘાતી વ્યાદ્ર શિકારી બને છે. ખોટી સાક્ષી આપનારો દેડકો થાય છે. આ ઉપર કહ્યા તે બધા પાપીઓ પોતાની આગળ અને પાછળની સાત સાત પેઢીઓને નરકમાં નાખે છે. મૂર્ખતા વશ પોતાની નિત્ય ક્રિયા છોડીને વેદ વાક્યો પર આસ્થા ન રાખીને નિરંતર કપટપૂર્વક તેનો ઉપહાસ કરનાર તથા વ્રત ઉપવાસ ન કરનાર તથા ઉત્તમ સદબુદ્ધની નિંદા કરનાર બ્રાહ્મણ ધૂમ્રકુંડ નામના નરકમાં પડે છે. ત્યાં તેને ધુમાડાના આહાર પર રહેવું પડે છે. પછી ક્રમશઃ માછલા વગેરે અધમ પ્રકારની જળચર યોનિઓમાં જન્મ લેવો પડે છે. જે દેવતાઓને બ્રાહ્મણના ધનનું અપહરણ કરે છે તે ધુમાડાના અંધકારથી ભરેલા ધુમ્રાંધ્ર નામના નરકમાં પડે છે અને ત્યાં ધુમાડાનું અસહ્ય દુઃખ ભોગવે છે. ભોજનમાં પણ ધુમાડો જ મળે છે. આવી યાતના ભોગવતો ત્યાં રહે છે. ત્યાર પછી સાત જન્મ સુધી તે ઉંદર યોનિમાં જન્મ લે છે. ત્યાર પછી અનેક પક્ષી કીડા વૃક્ષ અને પશુઓની યોનિમાં જન્મ લીધા પછી તે શુદ્ધ થાય છે. પતિવ્રતે આ ખૂબ જ જાણીતા નરક કુંડોનું વર્ણન મેં કર્યું. આ સિવાય બીજા નાના અને ઓછા જાણીતા નરકો પણ છે. મનુષ્ય પોતાના દુષ્કર્મોના ફળ ભોગવનારા પાપીઓથી એ નરકોનો ખૂણે ખૂણો ભરાયેલો રહે છે. કર્મ ફળ ભોગવવા માટે પ્રાણી વિધવિધ યોનિઓમાં ભટકે છે. શું કહું તને. અધ્યાય 32 33 34 35 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.